શ્રીમદ દેવી ભાગવત સ્કંદ નવમો અધ્યાય ત્રીજો પરિપૂર્ણતમ શ્રીકૃષ્ણ અને દિવ્ય શ્રી રાધાજીથી પ્રગટ થયેલ વિરાટ સ્વરૂપ બાળકનું વર્ણન. ભગવાન નારાયણ કહે છે, નારદ, ત્યાર પછી તે બાળક જે માત્ર ઈંડારૂપ હતું, બ્રહ્માજીના પૂરા આયુષ્યકાળ સુધી બ્રહ્માંડ ગોળાકારના જળમાં રહ્યું. પછી સમય પૂરો થયે તેમાંથી એકાએક બે રૂપમાં પ્રગટ થયા, એક અંડાકાર જ રહ્યું અને એક બાળકના રૂપમાં ફેરવાઈ ગયું. તે બાળકમાં અનેક સૂર્ય જેવી કાંતિ હતી. માતાનું દૂધ ન મળવાથી ભૂખથી પીડિત થઈને થોડા સમય સુધી તે રડતું રહ્યું. મા બાપે તેનો ત્યાગ કર્યો હતો તે નિરાશ્રય થઈને જળમાં સમય વ્યતીત કરી રહ્યું હતું. જે અસંખ્ય બ્રહ્માંડોના સ્વામી છે તેણે જ અનાથની જેમ આશ્રય મેળવવાની ઈચ્છાથી ઉપર દ્રષ્ટિ કરી તેની આકૃતિ ખૂબ વિરાટ હતી, તેથી તેનું નામ મહાવિરાટ પડ્યું. જેમ પરમાણુ અત્યંત સૂક્ષ્મ હોય છે તેમ જ તે અત્યંત સ્થૂળ હતું. તે બાળક તેજમાં ભગવાન શ્રીકૃષ્ણના 16મા અંશ બરાબર હતો. પરમાત્મા સ્વરૂપ પ્રકૃતિ નામક રાધાથી ઉત્પન્ન થયેલ તે મહાવિરાટ બાળક સંપૂર્ણ વિશ્વનો આધાર હતું. એ જ મહાવિષ્ણુ કહેવાય છે. તેના દરેક રૂવાડામાં જેટલા વિશ્વ છે તેની ગણતરી કરવી શ્રીકૃષ્ણ માટે પણ શક્ય નહોતી, અર્થાત શ્રીકૃષ્ણ પણ સ્પષ્ટ કહી શકતા નથી. જે રીતે પૃથ્વીના રજગણને ગણી શકાતા નથી એ રીતે આ બાળકના શરીરમાં કેટલા બ્રહ્મા અને વિષ્ણુ વગેરે છે એ કહી શકાય એમ નથી. દરેક બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ અને શંકર છે. પાતાળમાંથી બ્રહ્મલોક સુધી અનેક અનેક બ્રહ્માંડો છે, તેથી તેની સંખ્યા કઈ રીતે નક્કી થઈ શકે? ઉપર વૈકુંઠલોક છે, બ્રહ્માંડથી બહાર છે. તેના ઉપર 50 કરોડ યોજનના વિસ્તારવાળું ગોલોકધામ છે. શ્રીકૃષ્ણની જેમ આ લોક પણ નિત્ય દિવ્ય અને સત્ય સ્વરૂપ છે. પૃથ્વી 7 દ્વીપોમાં રહેલી છે, તેની ફરતે 7 સમુદ્ર છે, 49 નાના નાના દ્વીપ છે, પર્વત અને વન તો અસંખ્ય છે, બધાથી ઉપર 7 સ્વર્ગલોક છે. બ્રહ્મલોકનો સમાવેશ આ સ્વર્ગલોકમાં થાય છે. નીચે 7 પાતાળ છે, આ બ્રહ્માંડનો પરિચય છે. પૃથ્વીથી ઉપર ભૂરલોક, તેનાથી ઉપર ભૂવલોક, તેનાથી ઉપર સ્વલોક, તેનાથી ઉપર જનલોક, તેનાથી ઉપર તપોલોક અને તપોલોકથી ઉપર સત્યલોક અને તેનાથી ઉપર બ્રહ્મલોક છે. બ્રહ્મલોક તપાવેલા સુવર્ણ જેવો પ્રકાશમાન છે. આ બધા લોક કૃત્રિમ છે, થોડા બ્રહ્માંડની અંદર છે અને થોડા બહાર છે. નારદ, બ્રહ્માંડના નષ્ટ થવાની સાથે આ બધા લોક નષ્ટ થઈ જાય છે, કારણ કે પાણીના પરપોટાની જેમ આ સમસ્ત જગત અનિત્ય છે. ગોલોક અને વૈકુંઠ લોકને નિત્ય, અવિનાશી અને અકૃત્રિમ કહ્યા છે. તે વિરાટ બાળકના દરેક રૂવાડામાં અસંખ્ય બ્રહ્માંડો વસે છે. દરેક બ્રહ્માંડમાં અલગ અલગ બ્રહ્મા વિષ્ણુ અને શંકર છે. બેટા નારદ, 3 કરોડ દેવતાઓ છે અને તે બધે જ સર્વત્ર રહેલા છે. દિશાઓના સ્વામી, દિશાઓના રક્ષક તથા ગ્રહો અને નક્ષત્રો બધા એમાં આવી જાય છે. ભૂમંડળ પર 4 પ્રકારના વર્ણો છે. નીચે પાતાળમાં નાગલોક છે અને ચર અને અચર બધી પ્રકારના પ્રાણીઓ ત્યાં વસે છે. નારદ, ત્યાર પછી તે વિરાટ રૂપ બાળક વારંવાર ઉપર દ્રષ્ટિ કરવા લાગ્યો. તે ગોળાકાર પિંડ બિલકુલ ખાલી હતો, બીજી કોઈ વસ્તુ ત્યાં ન હતી. તે બાળકને ચિંતા થઈ, ભૂખથી આતુર થઈને તે વારંવાર રડવા લાગ્યું. પછી જ્યારે તેને ખબર પડી ત્યારે તેણે પરમ પુરુષ શ્રીકૃષ્ણનું ધ્યાન કર્યું અને પછી તેને ત્યાં જ સનાતન બ્રહ્મના દર્શન થયા. તે જ્યોતિર્મય શ્રીકૃષ્ણ મેઘ જેવા શ્યામ હતા, 2 ભુજાઓ હતી, પીતાંબર પહેર્યું હતું, હાથમાં વાસણી હતી, મુખ પર હાસ્ય હતું, ભક્તો પર કૃપા કરવામાં તે વ્યસ્ત હોય એવું લાગતું હતું. પિતા પરમેશ્વરને જોઈને તે બાળક રાજી થઈને હસી પડ્યું. પછી શ્રીકૃષ્ણ તેને વરદાન આપ્યું, બેટા તું મારા જેવો જ્ઞાની થઈ જા, ભૂખ તરસ તારી પાસે આવી શકશે નહીં. પ્રલય કાળ સુધી આ અસંખ્ય બ્રહ્માંડો તારા આધારે રહેશે. તું નિષ્કામ, નિર્ભય અને બધા માટે વર આપનારો થા. ગઢપણ, મૃત્યુ, રોગ અને શોક, દુઃખ વગેરે તને કષ્ટ પહોંચાડી શકશે નહીં. આ પ્રમાણે કહીને ભગવાન શ્રીકૃષ્ણે તેના કાનમાં 3 વાર સરક્ષર મંત્રનો ઉચ્ચાર કર્યો. આ ઉત્તમ મંત્ર વેદનું મુખ્ય અંગ છે. આદિમાં ઓમનું સ્થાન છે, મધ્યમાં ચતુર્થી વિભક્તિ સાથે કૃષ્ણ આ બે અક્ષર છે, અને અંતમાં અગ્નિના પત્ની સ્વાહા જોડાઈ જાય છે. આ પ્રમાણે ઓમ કૃષ્ણાય સ્વાહા આ મંત્ર છે. આ મંત્રનો જપ કરવાથી બધા જ વિઘ્નો નાશ થાય છે. બ્રહ્મપુત્ર નારદ, મંત્રના ઉપદેશ પછી પરમ પ્રમુખ શ્રી કૃષ્ણે તે બાળકના ભોજનની જે વ્યવસ્થા કરી તે તમને કહું છું, તે સાંભળો. દરેક બ્રહ્માંડમાં વૈષ્ણવો જે કંઈ પણ નિવેદ્ય ભગવાનને અર્પણ કરે છે તેમાંથી 16મો ભાગ વિષ્ણુને મળે છે અને 15 ભાગ આ બાળકને મળે છે. કારણ કે આ બાળક સ્વયં પૂર્ણ રૂપ શ્રીકૃષ્ણનું વિરાટ સ્વરૂપ છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, સર્વવ્યાપી શ્રી કૃષ્ણે તે મંત્રનું જ્ઞાન આપ્યા પછી તે બાળકને કહ્યું, પુત્ર, તારે આ સિવાય બીજું કયું વરદાન જોઈએ છે તે મને જણાવો, હું આપવા ખુશી છું. તે સમયે વિરાટ વ્યાપક પ્રભુ જ બાળક સ્વરૂપે વિરાજમાન હતા. ભગવાન શ્રીકૃષ્ણની વાત સાંભળીને તેણે તેમને સમયોચિત વાત કહી. બાળકે કહ્યું, પ્રભુ, આપના ચરણ કમળમાં મારી અચળ ભક્તિ રહો, એ જ વરદાન મને આપો. મારું આયુષ્ય ભલે એક ક્ષણનું હોય કે લાંબુ, પરંતુ હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી આપનામાં મારી અચળ શ્રદ્ધા કાયમ રહે. આ લોકમાં જે લોકો આપના ભક્ત છે તેમને સદા જીવન મુક્ત ગણવા જોઈએ. આપની ભક્તિથી વિમુખ મૂર્ખ વ્યક્તિ જીવતા છતાં મરેલો છે. જે અજ્ઞાની જનના હૃદયમાં આપની ભક્તિ નથી તેને જપ તપ યજ્ઞ પૂજન વ્રત ઉપવાસ પુણ્ય અથવા તીર્થાટનથી શું લાભ? તેનું જીવન જ નિષ્ફળ છે. પ્રભુ, જ્યાં સુધી શરીરમાં આત્મા રહે છે ત્યાં સુધી શક્તિ રહે છે. આત્માના ચાલ્યા ગયા પછી સ્વતંત્ર એવી શક્તિઓની પણ સત્તા ત્યાં રહી શકતી નથી. મહાભાગ, પ્રકૃતિથી ઉપર સર્વાત્મા એ આપ જ છો. આપ સ્વેચ્છામય સનાતન બ્રહ્મ જ્યોતિર સ્વરૂપ પરમાત્મા બધાના આદિ પુરુષ છો. નારદ આ પ્રમાણે પોતાના હૃદયનો ઉદ્ગાર પ્રગટ કરીને તે બાળક મૌન થઈ ગયું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કર્ણપ્રિય મધુર વાણીમાં તેને કહેવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પુત્ર, મારી જેમ તું પણ દીર્ઘકાળ સુધી અત્યંત સ્થિરતાપૂર્વક રહેજે. અર્થાત અસંખ્ય બ્રહ્માઓનું જીવન સમાપ્ત થયા છતાં તારો નાશ નહીં થાય. દરેક બ્રહ્માંડમાં તું તારા અલ્પ અંશથી સ્થિત રહીશ. તારા નાભિકમળમાંથી બ્રહ્મા પ્રગટ થશે. બ્રહ્માના લલાટમાંથી 11 રુદ્ર ઉત્પન્ન થશે. શિવના અંશે રુદ્ર સૃષ્ટિના સંહારની વ્યવસ્થા કરશે. 11 રુદ્રોમાં કાલાગ્નિ નામથી જે પ્રસિદ્ધ છે તે જ રુદ્ર વિશ્વનો સંહાર કરશે. વિષ્ણુ વિશ્વની રક્ષા કરવા માટે રુદ્રના અંશથી પ્રગટ થશે. મારા વરદાનના પ્રભાવથી તારા હૃદયમાં હંમેશા મારી ભક્તિ કાયમ રહેશે. તું મારા પરમ સુંદર સ્વરૂપને ધ્યાન દ્વારા જોઈ શકીશ. તારા પ્રિય માતા મારા વૃક્ષસ્થળ પર રહેશે, તેમની ઝાંખી પણ તને ધ્યાનમાં થઈ શકશે. પુત્ર, હવે હું મારા ગોલોકમાં જાઉં છું, તારે અહીં રહેવાનું છે. આ પ્રમાણે તે બાળકને કહીને ભગવાન શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા. તેમને ગોલોક જતા કેટલી વાર, ત્યાં જઈને તેમણે તૃત સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર બ્રહ્માજીને તથા સંહાર કાર્યમાં કુશળ શંકર ભગવાનને આજ્ઞા આપી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પુત્ર, સૃષ્ટિની રચના માટે તમે જાઓ, પહેલા મારી વાત સાંભળો. મહાવિરાટના રૂવાડાના છિદ્રોમાં અસંખ્ય બ્રહ્માંડો છે. તેમાં એક નાનું સરખું બ્રહ્માંડ છે. તેમાં બિરાજેલા વિરાટ પુરુષની નાભીમાંથી જે કમળ નીકળ્યું છે તેના પર તમે પ્રગટ થાઓ. પછી રુદ્રને સંકેત કરીને કહ્યું, મહાભાગ મહાદેવ, તમે મને અત્યંત પ્રિય છો. તમે પોતાના અંશથી જગતનો સંહાર કરવા માટે બ્રહ્માજીના લલાટમાંથી પ્રગટ થાઓ. તમે પોતે દીર્ઘકાળ સુધી તપ કરો. નારદ જગતપતિ ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રમાણે કહીને શાંત થઈ ગયા. ત્યારે બ્રહ્માજી અને કલ્યાણકારી શિવજી બંને પ્રણામ કરીને વિદાય થયા. મહાવિરાટ પુરુષના રૂવાડાના છિદ્રોમાં હજી પણ બ્રહ્માંડ ગોળાકારનું જ જળ છે. તેમાં એક સાધારણ વિરાટ પુરુષ રહે છે. એ તે વિરાટ પુરુષનો અંશ છે જે શ્યામ વર્ણના છે અને સદા સર્વદા યુવા જ રહે છે. તે પિતાંબરધારી જળરૂપી સૈયા પર સુઈ રહે છે. મુખ પર હાસ્યવાળાએ પ્રસન્ન વદન વિશ્વવ્યાપી પ્રભુને જનાર્દન કહે છે. એમના નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. ત્યાર પછી બ્રહ્માજીએ, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મને ઉત્પન્ન કરનાર કોણ છે એનો પત્તો મેળવવાના વિચારથી તેમણે કમળની દાંડી પર 1,00,000 યુગો સુધી ચક્કર લગાવ્યા. નારદ, આટલો પ્રયાસ કરવા છતાં પણ નાભીમાંથી ઉત્પન્ન કમળની દાંડીનો અંત સુધી જવામાં તમારા પિતા સફળ ન થઈ શક્યા, ત્યારે તે ચિંતા કરવા લાગ્યા. તે પાછા પોતાના મૂળ સ્થાન પર આવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનું ધ્યાન કરવા લાગ્યા. ધ્યાનમાં તેમને વિરાટ પુરુષના દર્શન થયા. બ્રહ્માંડ ગોળાકારમાં જળની સૈયા પર તે પુરુષ શયન કરી રહ્યા હતા. પછી તેના પછી જેના રૂવાડાના છિદ્રોમાંથી જે બ્રહ્માંડ ઉત્પન્ન થયું હતું તે પરમ પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણના પણ દર્શન થયા. ગોપ ગોપીઓથી શોભતા ગોલોક ધામને પણ જોવામાં તે સફળ થયા. પછી તેમણે શ્રી કૃષ્ણની સ્તુતિ કરીને વરદાન પ્રાપ્ત કર્યું અને સૃષ્ટિની રચનાનું કાર્ય આરંભ કર્યું. સર્વપ્રથમ બ્રહ્માજીથી સનકાદિ 4 માનસ પુત્ર ઉત્પન્ન થયા. પછી ભગવાન શિવની સુપ્રસિદ્ધ 11 કળાઓ પ્રગટ થઈ. તે પછી વિરાટ પુરુષના ડાબા અંગમાંથી પ્રગટ થયેલા અને શ્વેત દ્વીપમાં બિરાજતા 4 ભુજાયુક્ત ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. આ પ્રમાણે વિરાટ પુરુષના નાભી કમળમાંથી પ્રગટ થઈને બ્રહ્માજીએ વિશ્વની રચના કરી. સર્ગ મૃત્યુ અને પાતાળ ત્રણેય લોકના ચરાચર પ્રાણીઓનું તેમણે સર્જન કર્યું. નારદ, આ પ્રમાણે મહાવીર વિરાટ પુરુષના બધા જ રોમકૂપોમાં અનેક બ્રહ્માંડ છે. દરેક બ્રહ્માંડમાં 1-1 વિરાટ પુરુષ અને બ્રહ્મા વિષ્ણુ અને શંકર વગેરે સહયોગી દેવતાઓ રહે છે અને સૃષ્ટિની વ્યવસ્થા કરે છે. હે બ્રાહ્મણ, આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના મંગળમય ચરિત્રનું વર્ણન કર્યું. આ પ્રસંગ સુખ અને મોક્ષ આપનાર છે. હે નારદ, હવે તમે શું સાંભળવા ઈચ્છો છો? અધ્યાય 3 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.